श्री जगदम्बिकाए नमः। श्रीमद् देवी भागवत चौथो स्कंद अध्याय 1-3। जन्मेजय अने व्यास जी ना अवतार संबंधी प्रश्नोत्तर। कश्यप जी ने वरुण अने ब्रह्मा जी नो श्राप तथा आदिति ने दीति नो श्राप। जन्मेजय कह्यु, हे मुनिवर व्यास जी, आप संपूर्ण ज्ञानों ना अखूट भंडार छो। आपनो अंतःकरण परम पवित्र छे। आपनी कृपा थी ज अमारा कुळनी वृद्धि थई छे। हे प्रभु, मैं सांभळ्यु छे के सूरसेनना पुत्र वसुदेव अत्यंत प्रतापी हता, जेमने त्यां भगवान विष्णु पुत्र रूपे प्रगट थया हता। देवो पण जेमनो सत्कार करता हता अने आनंद दुदुंभीना बीजा नामे जे प्रसिद्ध हता अने धर्म परायण हता, तेवा श्रीमान वसुदेव जी ने कंस राजाए केदमा केम पूर्या हता। तेमना पत्नी देवकी सहित तेमणे कंसनो शो अपराध कर्यो हतो? क्या कारणे देवकीना छ छ बाळको कंसे मारी नाख्या? कंस पण ययाति कुळनो होवा छता तेणे आवु निंदनीय कार्य केम कर्यु? अने भगवान श्री हरिए कारागारमां शा माटे अवतार लीधो? आ प्रमाणे भगवान श्री कृष्णना अवतार तथा पांडवोना संबंधमां केटलीक शंकाओ करीने जन्मेजय आगळ बोल्या। क्षत्रिय कुळमां उत्पन्न थयेल कोई व्यक्ति ब्राह्मणनो द्वेष करतो नथी। हे मुनिवर, तो पछी मारा पिताश्री मौन व्रत राखीने तपस्वी जीवन जीवता ब्राह्मणना द्वेषी कई रीते बनी गया? हे करुणासागर, आ ने बीजा अनेक प्रसंगोथी मारू मन खूब व्याकुळ थई गयू छे। हे साधु, आप मारा पिता तुल्य छो अने आ संपूर्ण घटनाओथी आप परिचित छो, तेथी मारी शंकाओनु समाधान करवानी कृपा करो। सुत जी कहे छे, आ प्रमाणे परीक्षित पुत्र जन्मे जे सत्यवती नंदन व्यास जी ने पूछीने मौन धारण करी बेसी गया। त्यारे पुराणोना पूर्ण जाणकार अने प्रसिद्ध प्रवचनकार व्यास जी जन्मे जे नी शंका नु समाधान थाय ए रीते कह्युं। व्यास जी बोल्या, राजन, तमारा प्रश्नोना संबंधमां शुं कहेवुं? कारण के धर्मनी गति अत्यंत गहन छे, देवो पण तेने जाणी सकता नथी, पछी मनुष्यनी तो वात ज शी करवी? ज्यारथी आ त्रिगुणात्मक ब्रह्मांडनी उत्पत्ति थई छे त्यारथी कर्मनु प्राधान्य छे। बधानी उत्पत्तिमां कर्म ज कारण छे। जो के जीव स्वरूपतः जन्म ने मृत्युथी पर छे, તેમ છતાં કર્મરૂપી બીજના પ્રભાવથી તે વારંવાર જન્મે છે અને મરે છે। જીવના કર્મ સમાપ્ત થઈ જાય તો તેનો દેહ સાથે સંબંધ ક્યારેય થતો નથી। શુભ અશુભ અને મિશ્ર એમ ત્રણ પ્રકારના કર્મોથી આ જગત વ્યાપ્ત છે, તે તત્વવેતા વિદ્વાનો છે, તેમણે આ ત્રણ પ્રકારના કર્મો કહ્યા છે। તે संचित, प्रारब्ध ने वर्तमान एम त्रण प्रकारना छे। आ त्रणे प्रकारना कर्मोनु मिश्रण शरीर मा रहे छे। राजन, ब्रह्मा वगैरे बधा ज कर्म ने आधीन छे। महाराज, सुख दुख घड़पण मृत्यु हर्ष शोक काम क्रोध तथा लोभ आ बधा शरीर साथे संबंध धरावता गुणों छे। પ્રારબ્ધની પ્રેરણાથી તે બધા ઉપર પોતાનો પ્રભાવ નાખે છે। રાગ દ્વેષાદી ભાવોથી સ્વર્ગ પણ બાકાત નથી, કારણ કે આ બધા ગુણો દેવતાઓ મનુષ્ય અને પશુઓ સાથે સંબંધ ધરાવે છે। આ બધા વિકારોનો સંબંધ શરીર સાથે રહે છે। પૂર્વ જન્મમાં કરેલા વેર અથવા સ્નેહને કારણે તે શરીરમાં રહે છે। કર્મ શૂન્ય થઈ જતા જીવની ઉત્પત્તિ અસંભવ છે। કર્મના સંબંધમાં આ કારણ નિત્ય છે, તેથી જ ચરાચર સંપૂર્ણ જગતને સામાન્ય લોકો નિત્ય માને છે। પરંતુ જગત નિત્ય છે કે અનિત્ય ઋષિ મુનિઓ પણ નિરંતર ચિંતનમાં ડૂબેલા હોવા છતાં આ બાબતમાં જાણી શકતા નથી કે આ જગત નિત્ય છે કે અનિત્ય. કારણ કે માયાના સામ્રાજ્યથી આ જગત નિત્ય જણાય છે, કારણના અસ્તિત્વમાં કાર્યનો ભાવ ક્યાંથી દેખાય? રાજન, કર્મ બંધનથી જકડાયેલું આ સમસ્ત જગત પરિવર્તનશીલ તો છે જ, પરંતુ જીવતે નીચ યોનિમાં પણ જવું પડે છે. જો જીવ સ્વતંત્ર હોય તો આવું શું કામ થાય? કારણ કે સ્વર્ગના સુખ ભોગોને છોડીને નરકની વિષ્ઠા મૂત્રમાં રહેવાની યાતના કોણ પસંદ કરે? ફૂલોથી રમવાનું, જળવિહાર અને સુખાસન પર બેસવાના સુખને છોડીને ગર્ભમાં ઊંધા મસ્તકે લટકી રહેવાનું કયો બુદ્ધિમાન પુરુષ પસંદ કરશે? અનેક પ્રકારના કર્ણપ્રિય સંગીત, નૃત્ય અને વાદ્યોને છોડીને કોને નરકવાસનો વિચાર આવે? કયો એવો વિવેકી મનુષ્ય છે જે લક્ષ્મી દેવીની કૃપાથી પ્રાપ્ત ઉત્તમ ભોગોને છોડીને અત્યંત છોડવા લાયક વિષ્ઠા મૂત્રથી મિશ્રિત રસ પીવાનું પસંદ કરશે? ત્રિલોકમાં ગર્ભવાસથી વધીને બીજું કોઈ નરક નથી. ગર્ભવાસથી ભયભીત થઈને મુનિઓ કઠોર તપસ્યા કરવા તત્પર બને છે. રાજ્ય અને ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને વનમાં જવાની વૃત્તિ તે માટે જ ગર્ભવાસના ભયને લીધે ઉત્પન્ન થાય છે. ભલભલા મનુષ્યો જેનાથી ભયભીત રહે છે તેવા ગર્ભવાસમાં જવાનું કોણ પસંદ કરશે? ત્યાં કીડા બચકા ભરે છે, જઠરાગ્નિનો તાપ બાળે છે, નિર્દયતાપૂર્વક બંધાયેલા પડી રહેવું પડે છે. રાજન, આવા ગર્ભમાં સુખ કેવું? જેલવાસમાં રહેવું ઉત્તમ, લોખંડની સાંકળોથી જકડાયેલા રહેવું સારું, પરંતુ ક્ષણ માટે પણ ગર્ભમાં રહેવું ક્યારેય ઉત્તમ નથી. ગર્ભમાં 10 મહિના સુધી રહીને મહાન કષ્ટ ભોગવવું પડે છે. ગર્ભમાંથી બહાર નીકળતી વખતે પણ ખૂબ જ સંકટની સ્થિતિ હોય છે, કારણ કે બહાર નીકળવાનો માત્ર યોનિ યંત્ર દારૂણ છે. પછી બચપણમાં બોલવાની અને સમજવાની શક્તિ ન હોવાથી દુઃખ વેઠવા પડે છે. ભૂખ તરસની વેદના સતાવે તે વધારાની બાળક સ્વયં કશું કરી શકતું નથી, અત્યંત ગભરાયેલું રહે છે. જ્યારે બાળક ભૂખથી રડે છે ત્યારે મા બાપના મનમાં ઉચાટ થાય છે. તે એવું સમજે છે બાળકને કંઈક થયું છે, તેથી તે રડે છે. તેથી માને કંઈક દવા પીવડાવવાની ઈચ્છા થાય છે. આમ બાળપણમાં અનેક દુઃખો ભોગવવા પડે છે. પછી વિવેકી પુરુષો ક્યાં સુખ માટે જન્મ લેવાની ઈચ્છા કરી શકે? દેવતાઓની સાથે નિરંતર સુખ ભોગો છોડીને સુખનાશક અને દુઃખદાયક કાર્ય કરવાનું કયો મૂર્ખ પસંદ કરે? હે રાજન, દેવતાઓ, મનુષ્ય અને પશુ આદિનું શરીર ધારણ કરીને કરેલા સારા ખોટા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. તપ, યજ્ઞ અને દાનના પ્રભાવથી મનુષ્ય ઇન્દ્રની પદવીને પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તેનું પુણ્ય સમાપ્ત થયા પછી તેને પાછા પૃથ્વી પર આવવું પડે છે, તેમાં કાંઈ શંકા નથી. જ્યારે ભગવાને શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે દેવતાઓ વાનર બનીને પૃથ્વી પર આવ્યા. શ્રી કૃષ્ણ અવતારમાં તેમની સહાયતા કરવા દેવતાઓને યાદવ બનવું પડ્યું. આ પ્રમાણે ભગવાનનો અવતાર વિવિધ યોનિઓમાં થાય છે. બ્રહ્માજીની પ્રાર્થનાથી અને ધર્મની રક્ષા માટે તેઓ અવતાર લે છે. રાજન, રથના ચક્રની જેમ ભગવાનના અવતાર ક્રમની ગતિ ખૂબ જ વિલક્ષણ છે. ભગવાન ક્યારેક તેમના અંશથી તો ક્યારેક અંશના પણ અંશથી આ પૃથ્વી પર પધારીને અવતાર કાર્ય સંપન્ન કરે છે. તેથી હવે હું શ્રી કૃષ્ણ અવતારની પવિત્ર કથા કહું છું. સ્વયં ભગવાન વિષ્ણુજી યદુકુળમાં અવતર્યા હતા. પ્રતાપી વસુદેવજી કશ્યપ મુનિના અંશ છે. તેમને પૂર્વકાળમાં શ્રાપ થયો હતો. રાજન, તેના ફળ સ્વરૂપે તેમને ગાયોની સેવા કરવી પડી. નરેન્દ્ર, મુનિવર, કશ્યપની બે પત્નીઓ હતી, અદિતિ અને સુરસા. ભરત શ્રેષ્ઠ તેજ દેવકી અને રોહિણી આ બંને બહેનોના રૂપમાં પ્રગટ થઈ હતી. વરુણે ક્રોધાવેશમાં તેમને ભયંકર શ્રાપ આપ્યો હતો. તે શ્રાપને કારણે તે સ્ત્રી પુરુષ બધાને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. રાજા જન્મેજયે પૂછ્યું, હે મહામતી, મુનિવર કશ્યપજીનો શું અપરાધ થયો જેથી તેમને વરુણે શ્રાપ આપ્યો અને પત્નીઓ સાથે તેમને પૃથ્વી પર આવવું પડ્યું? તે કહેવાની કૃપા કરો. રમાપતિ વિષ્ણુ હંમેશા વૈકુંઠમાં બિરાજે છે. તે પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે. ગોકુલમાં તેમણે શા માટે અવતાર લીધો? ભગવાન નારાયણ અવિનાશી પરમ પ્રભુ છે. સંપૂર્ણ દેવતાઓ પર તેમનું આધિપત્ય છે. યુગના આદિકાળમાં તે સર્વને ધારણ કરીને બિરાજે છે. તેમની ઉપર કોનું શાસન હોય છે? ભગવાન શ્રી હરિ તેમનું દિવ્ય ધામ છોડીને શા માટે કર્મશીલ વ્યક્તિની જેમ આચરણ કરવા લાગે છે? મનુષ્ય કુળમાં તેઓ પ્રગટ થયા તેનું શું કારણ? આ સંબંધમાં મને અનેક શંકાઓ થાય છે. ભગવાન વિષ્ણુ શાશ્વત સુખનો પરિત્યાગ કરીને મનુષ્ય દેહ ધારણ કરે છે તેનું પ્રમાણ શું છે? હે મુનિવર, ક્યાં સુખ માટે ભગવાન પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યા? પરબ્રહ્મ શ્રી હરિએ રામાવતાર ધારણ કર્યો હતો ત્યારે તેઓ ઘોર વનમાં ગયા. તેમને ત્યાં મહાન દુઃખો ભોગવવા પડ્યા. સીતાજીનો વિયોગ થયો તેનું દુઃખ, યુદ્ધની પરિસ્થિતિનું દુઃખ, અને પછીથી સીતાનો ત્યાગ કર્યો એ પણ દુઃખ. આ પ્રમાણે તેઓ મહાપુરુષ હોવા છતાં વારંવાર દુઃખોનો અનુભવ કરતા રહ્યા. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ અવતારમાં પણ થયું. કારાવાસમાં જન્મ થયો, પછી તેમને ગોકુળમાં મોકલી દીધા. ત્યાં તેમને ગાયો ચારવી પડી. કેટલું દુઃખ વેઠીને કંસને માર્યો અને પછી દ્વારકા પધાર્યા. આ પ્રમાણે ભગવાને અનેક દુઃખોનો સામનો કર્યો. આવું કેમ થયું? હે મુનિરાજ, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો. મારા મનમાં ઉભી થયેલી શંકાઓનું તરત સમાધાન કરવાની કૃપા કરો. વ્યાસજી કહે, ભગવાન વિષ્ણુના અવતારમાં તથા સર્વ દેવોના અંશા અવતારમાં પણ મુખ્ય કારણ તો કર્મ જ છે, છતાં બીજા ઘણા કારણો છે. સર્વપ્રથમ વસુદેવ દેવકી અને રોહિણીના અવતારનું કારણ કહું છું. ધ્યાનથી સાંભળો. એકવાર કશ્યપ મુનિ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે વરુણની દિવ્ય ગાય લઈ આવ્યા હતા. વરુણે અનેક વાર તે ગાય પાછી આપવા વિનંતી કરી, પરંતુ કશ્યપ મુનિએ તે ગાય પાછી આપી નહીં. ત્યારે વરુણ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પ્રણામ કરી અને અત્યંત ખિન્ન થઈને વિનયપૂર્વક પોતાનું દુઃખ પ્રગટ કરતા કહ્યું, હે મહાભાગ, હું શું કરું? અનેક વાર કહેવા છતાં કશ્યપ મારી ગાય પાછી આપતા નથી. તેથી મેં તેમને શ્રાપ આપ્યો છે કે મનુષ્ય બનીને ગોવાળનું જીવન જીવો. તમારી બંને પત્નીઓ પણ ત્યાં જન્મ લેશે. અત્યારે ગાય વિના વાછરડા ખૂબ દુઃખી છે. તેના ફળ સ્વરૂપે કશ્યપ પત્ની અદિતિને પણ પૃથ્વી પર મરણ પામેલા છોકરાવાળી માં થવું પડશે. તે કારાગારમાં રહેશે અને તેના કારણે તેને મહા દુઃખો ભોગવવા પડશે. વ્યાસજી કહે છે, વરુણની વાત સાંભળીને પ્રજાપતિ બ્રહ્માજીએ કશ્યપ મુનિને બોલાવ્યા અને કહ્યું, મહાભાગ, તમે લોકપાલ વરુણની ગાય કેમ પાછી આપતા નથી? તમે સર્વજ્ઞ છો, તમે મહાબુદ્ધિમાન છો, ન્યાય જાણતા હોવા છતાં તમારામાં આવી વૃત્તિ કેમ ઉત્પન્ન થઈ? લોભ અત્યંત બળવાન છે, તે કોઈને છોડતો નથી. તેના કારણે અનેકાનેક પાપો થાય છે અને નરકમાં જવું પડે છે. તેથી કોઈએ લોભનું સમર્થન કર્યું નથી. કશ્યપ પણ લોભને છોડવામાં અસમર્થ રહ્યા. તે શાંત સ્વરૂપ મુનિઓને ધન્યવાદ છે જેમણે લોભને જીત્યો છે. જીવનમાં રહીને હંમેશા શાંતિનો અનુભવ કરે છે જે ક્યારેય દાનનો સ્વીકાર કરતા નથી. સંસારમાં સૌથી બળવાન શત્રુ લોભ છે. તે સદા મનને અપવિત્ર બનાવે છે. આવા નીચ લોભને અપનાવવાને કારણે કશ્યપના વિચારો પણ ભ્રષ્ટ થઈ ગયા. આવું કહ્યા પછી બ્રહ્માજીએ પણ મુનિવર કશ્યપને શ્રાપ આપ્યો. જોકે કશ્યપજી બ્રહ્માજીના પ્રિય પૌત્ર હતા, છતાં પણ ધર્મની મર્યાદાના રક્ષણ માટે બ્રહ્માજીએ તેમને શ્રાપ આપ્યો કે કશ્યપ, તમે તમારા અંશથી પૃથ્વી પર યદુકુળમાં જન્મ ધારણ કરો, તમારી આ બંને પત્નીઓ ત્યાં પણ પત્નીઓ બનીને તમારી સાથે રહેશે, ત્યાં તમારે ગોવાળ બનવાનું છે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે વરુણ અને બ્રહ્મા બંનેના શ્રાપથી પૃથ્વીનો ભાર ઉતારવા નિમિત્ત બનીને કશ્યપજી તેમના અંશથી અવતરિત થયા. એ જ રીતે એકવાર અત્યંત દુઃખી થઈને દીતી અદિતિને શ્રાપ આપ્યો, જન્મ લેતાની સાથે તારા 7 પુત્રો નાશ પામશે. જન્મેજયે પૂછ્યું, મુનિવર, દીતિ અને અદિતિ બંને સગી બહેનો હતા, પછી દીતિ અદિતિને શ્રાપ શા માટે આપ્યો હતો? હે મુનિશ્રેષ્ઠ, એ શ્રાપનું કારણ કહો. શુતજી કહે છે, જન્મેજી રાજાના પૂછવાથી વ્યાસજી સાવધાન થઈને શ્રાપનું કારણ કહેવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, રાજન, દક્ષ પ્રજાપતિની 2 કન્યાઓ હતી, દીતિ અને અદિતિ. બંને ઉત્તમ સ્વભાવવાળી હતી, બંને કશ્યપજીની પ્રીતિ પાત્ર હતી. અદિતિના પુત્ર પ્રતાપ ઇન્દ્ર થયા, ત્યારે તેવા જ પુત્રની ઈચ્છા દીતિને પણ થઈ. દીતિએ કશ્યપ મુનિને પ્રાર્થના કરી કે હે માન આપનારા, આપ મને ઇન્દ્ર જેવો પરાક્રમી ધર્માત્માને શક્તિવીર પુત્ર આપવાની કૃપા કરો. મુનિવર કશ્યપજીએ કહ્યું, પ્રિય, ધીરજ રાખો, મારા કહેવા પ્રમાણે વ્રત કરવાથી ઇન્દ્ર જેવો પરાક્રમી પુત્ર તમને અવશ્ય પ્રાપ્ત થશે. મુનિની વાત સાંભળીને દીતિ તે ઉત્તમ વ્રત કરવા માટે તત્પર થયા. મુનિની કૃપાથી તેમણે ગર્ભ ધારણ કર્યો. તે યજ્ઞો તે પયો વ્રતમાં દીતિ જમીન પર સૂતા હતા, પતિવ્રતા ધર્મનું પાલન કરતા હતા. આ પ્રમાણે સમય જતા જ્યારે ગર્ભ પૂર્ણ થયો ત્યારે દીતિના શરીરમાંથી જ્યોતિ નીકળવા લાગી. તે જોઈને અદિતિને દુઃખ થયું. તેમણે વિચાર્યું, જો દીતિ ઇન્દ્ર જેવા મહાન પરાક્રમી પુત્રની માં બની ગઈ તો મારો પુત્ર અવશ્ય તેજહીન થઈ જશે. આવી ચિંતાથી પ્રાયને અદિતિએ તેમના પુત્ર ઇન્દ્રને કહ્યું, હવે તારો અત્યંત પ્રતાપી શત્રુ દીતિના ગર્ભથી ઉત્પન્ન થઈ રહ્યો છે, તું અત્યારથી જ તેનો કોઈ ઉપાય શોધી લે. પ્રિય પુત્ર, તારો પ્રયાસ એવો હોવો જોઈએ કે દીતિના ગર્ભનો નાશ થઈ જાય. આ દીતિ મારા પર શોકની દાજ કાઢવા ઈચ્છે છે, તે જોઈને મને અત્યંત ચિંતા થઈ રહી છે. મારા સુખનો નાશ કરનારી ભારે ચિંતા મારા મર્મસ્થાનમાં ઘા કરી રહી છે. દીકરા, તું અત્યંત ભાગ્યશાળી છે, જો તું મારું આ પ્રિય કાર્ય કરવા ઈચ્છતો હો તો સામ દામ અથવા બળ ગમે તે ઉપાયે દીતિના ગર્ભનો નાશ કરી નાખ. વ્યાસજી કહે છે, માતા અદિતિની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રે મનમાં થોડી વાર વિચાર કર્યો. પછી તેઓ તેમની સાવકી માતા દીતિ પાસે ગયા. રાજન, તે વખતે ઇન્દ્રની બુદ્ધિમાં પાપ પ્રવેશી ચૂક્યું હતું. તેમણે નમ્રતાપૂર્વક દીતિના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. હૃદયમાં હળાહાળ ઝેર ભરેલું હોવા છતાં તે મધુર શબ્દોમાં કહેવા લાગ્યા. ઇન્દ્ર બોલ્યા, માતા, તમે વ્રત કરી રહ્યા છો, તમારું શરીર દુર્બળ થઈ ગયું છે. હું સેવા કરવાની ઈચ્છાથી અહીં આવ્યો છું, મને આજ્ઞા આપો, હું આપની કઈ યોગ્ય સેવા કરું? હે પતિવ્રતે, હું આપની ચરણ સેવા કરીશ. વડીલોની સેવાથી ઉત્તમ અને અક્ષય ગતિ મળે છે. આપ પણ મારી માતા અદિતિ સમાન જ છો. આમ કહીને ઇન્દ્ર દીતિના બંને પગ પકડીને દબાવવા લાગ્યા. દીતિ પરમ સાધ્વી હતા, તેમના નેત્રો ખૂબ સુંદર હતા. ઇન્દ્ર ધીરે ધીરે પગ દબાવતા હતા ત્યારે વ્રતના કારણે દીતિને અત્યંત આરામ મળ્યો. જેથી તેમને ઊંઘ આવી ગઈ. ઇન્દ્ર તેમના માટે વિશ્વાસપાત્ર બની ગયા હતા. દિતિને નિંદ્રામાં અચેત થયેલા જોઈને ઇન્દ્રએ ખૂબ નાનો રૂપ લીધું અને હાથમાં અસ્ત્ર લઈને ખૂબ જ સાવધાનીપૂર્વક તે દિતિના શરીરમાં ઘૂસી ગયા. યોગ બળના પ્રભાવથી તેઓ દિતિના ઉદરમાં ગયા અને વજ્ર દ્વારા ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. વજ્રનો ઘા લાગવાથી ઉદરમાં રહેલું બાળક રોવા લાગ્યું ત્યારે ઇન્દ્રએ અત્યંત ધીમા અવાજે કહ્યું, મા રુદ, એટલે કે રોઈશ નહીં રાજન. પછી તે 7 ટુકડામાંથી ફરીથી પ્રત્યેકના 7 ટુકડા કર્યા. પછી તે 49 વાયુના રૂપમાં તે ગર્ભસ્થ બાળકની સત્તા સ્થિર થઈ ગઈ. આ બધું બની ગયા પછી દીતિ જાગ્યા. ગર્ભના ટુકડા થયા તે રહસ્ય તેમણે જાણી લીધું. તેમણે એ પણ જાણી લીધું કે ઇન્દ્રએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમને અત્યંત આઘાત લાગ્યો. તેઓ અત્યંત ગુસ્સે થયા. આધમ કૃત્યમાં રહેલી તેની બહેન અદિતિ અને ઇન્દ્ર બંનેને શ્રાપ આપ્યો, જે રીતે તારા પુત્રએ ઇન્દ્રએ કપટ કરીને મારા ગર્ભનો નાશ કર્યો છે, તે જ રીતે તેનો પણ નાશ થાય, અર્થાત તેનું સ્વર્ગનું રાજ્ય ચાલ્યું જાય. જે રીતે પાપાત્મા અદિતિએ અધમ કૃત્ય દ્વારા મારા ગર્ભનો નાશ કર્યો છે, મારા ગર્ભસ્થ શિશુની હત્યા કરી છે, તે જ રીતે તેના પણ બાળકો જન્મતા જ વારંવાર મૃત્યુના મુખમાં હોમાઈ જશે. સાથે સાથે પુત્ર શોકથી દુઃખી થઈને તેણે કારાવાસમાં રહેવું પડશે. બીજા જન્મમાં તેના બાળકો નાશ પામો, અર્થાત તે મૃતવત્સા બનો, વ્યાસજી કહે છે. આ પ્રમાણે દીતિના શ્રાપના વચનો કશ્યપજીએ સાંભળ્યા. તેમણે પ્રેમથી દીતિને શાંત પાડીને કહેવા લાગ્યા, કલ્યાણી, ક્રોધ ન કરો. તમારા ગર્ભથી અત્યંત બળવાન પુત્રો થશે, તેઓ દેવતાઓ કહેવાશે. તેઓ મરુત તરીકે ઓળખાશે અને તે ઇન્દ્રના મિત્ર થશે. હે પ્રિય, તમે હમણાં જે શ્રાપ આપ્યો છે તે 28મા દ્વાપર યુગમાં ફળશે. અદિતિ ત્યારે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થઈને શ્રાપનું ફળ ભોગવશે. વરુણે પણ દુઃખી થઈને મને શ્રાપ આપ્યો છે. બંને શ્રાપ એક સાથે ફળીભૂત થશે. આ શ્રાપને કારણે અદિતિનો મનુષ્ય જન્મ અવશ્ય થશે, વ્યાસજી કહે છે. ત્યારે કશ્યપજીએ દીતિને આ પ્રમાણે આશ્વાસન આપ્યું ત્યારે દીતિના મુખ પર ઉદાસીનતા દૂર થઈ ગઈ. ત્યાર પછી તેમના મુખેથી કોઈ અપ્રિય શબ્દો નીકળ્યા નહીં. રાજન, પૂર્વ શ્રાપનું આ કારણ છે જે મેં તમને કહ્યું. તે જ દેવી અદિતિ તેમના અંશથી દેવકી થયા હતા. અધ્યાય 1-3 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.